શ્રીમદ્ ભાગવત સાતમો સ્કંધ અગિયારમો અધ્યાય માનવધર્મ વર્ણધર્મ અને સ્ત્રીધર્મનું નિરૂપણ. શ્રી સુખદેવજી કહે છે, ભગવાનમાં તન્મય પ્રહલાદજીના પવિત્ર ચરિત્રનું સાધુ સમાજ બહુ સન્માન કરે છે. તે સાંભળીને સંત શ્રેષ્ઠ યુધિષ્ઠિરને ઘણો આનંદ થયો. તેમણે નારદજીને બીજું પણ પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન નારદજી, હવે હું વર્ણો અને આશ્રમોના સદાચાર સહિત મનુષ્યના સનાતન ધર્મ વિશે સાંભળવા ઈચ્છું છું, કારણ કે હું જાણું છું કે ધર્મથી જ મનુષ્યને જ્ઞાન, ભગવાન પ્રત્યે પ્રેમ અને સાક્ષાત પરમ પુરુષ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તમે સ્વયં પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર છો અને હે નારદજી, તમારા તપ, યોગ અને સમાધિને કારણે તેઓ પોતાના બીજા પુત્રો કરતાં તમારું અધિક સન્માન પણ કરે છે. તમારા જેવા નારાયણ પરાયણ, દયાળુ, સદાચારી અને શાંત બ્રાહ્મણો ધર્મના ગોપનીયમાં પણ ગોપનીય રહસ્યને જેવું યથાર્થ રૂપે જાણે છે તેવું બીજા લોકો જાણતા નથી. નારદજીએ કહ્યું, હે યુધિષ્ઠિર, અજન્મા ભગવાન જ સમસ્ત ધર્મોનું મૂળ કારણ છે. તે જ પ્રભુ ચરાચર જગતના કલ્યાણ માટે ધર્મ અને દક્ષની પુત્રી મૂર્તિ થકી પોતાના અંશથી અવતરીને બદ્રિકાશ્રમમાં તપ કરી રહ્યા છે. તે ભગવાન શ્રી નારાયણને નમસ્કાર કરીને તેમના જ મુખેથી સાંભળેલા સનાતન ધર્મનું વર્ણન કરું છું. તમે સાંભળો. હે યુધિષ્ઠિર, સર્વ વેદ સ્વરૂપ ભગવાન શ્રી હરિ તેમના તત્વને જાણનારા મહર્ષિઓની સ્મૃતિઓ અને જેનાથી અંતઃકરણ પ્રસન્ન થાય છે તેવું કર્મ જ ધર્મનું મૂળ છે. હે યુધિષ્ઠિર, ધર્મના 30 લક્ષણો શાસ્ત્રોમાં કહ્યા છે. તે છે સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, યોગ્યાયોગ્યનો વિવેક, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, સમદર્શી મહાત્માઓની સેવા, સાંસારિક ભોગોની ચેષ્ટાઓથી ઉત્તરોત્તર નિવૃત્તિ, મનુષ્યના અભિમાનપૂર્ણ પ્રયત્નોનું પરિણામ વિપરીત જ આવે છે તેવા વિચારો, મૌન, આત્મચિંતન, સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્યમાં આત્મભાવ તથા ભગવદભાવ, સંતોના પરમ આશ્રય ભગવાન શ્રીકૃષ્ણના નામ, ગુણ, લીલા વગેરેનું શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, પૂજા, વંદના, તેમના પ્રત્યે દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ, આ 30 પ્રકારના આચરણ બધા જ મનુષ્યોનો પરમ ધર્મ છે. આ આચરણ પાળવાથી સર્વાત્મા ભગવાન પ્રસન્ન થાય છે. હે ધર્મરાજ, જેમના વંશમાં અખંડપણે સંસ્કાર ઉતરી આવ્યા હોય છે તેમને બ્રાહ્મણ કહે છે એવું બ્રહ્માજીએ કહ્યું છે. જન્મથી અને કર્મથી શુદ્ધ બ્રાહ્મણો માટે યજ્ઞ કરવું અને કરાવવું, અધ્યયન કરવું અને કરાવવું, દાન, બ્રહ્મચર્ય વગેરે આશ્રમોના વિશેષ કર્મનું વિધાન છે. અધ્યયન અને અધ્યાપન, દાન લેવું અને દાન આપવું તથા યજ્ઞ કરવું અને કરાવવું, આ 6 કર્મ બ્રાહ્મણના છે. ક્ષત્રિય दान लेवू जोईए नहीं। प्रजानु रक्षण करनारा क्षत्रियनु जीवन निर्वाह ब्राह्मणों सिवाय अन्य सर्व पासेथी कर अने दंड वसूल करवो वगैरे द्वारा थाय छे। वैश्य हमेशा ब्राह्मण वंशना अनुयायी रहीने गायोनुं रक्षण એટલે કે ગોપાલન, ખેતી અને વ્યાપાર દ્વારા પોતાનો નિર્વાહ કરવો જોઈએ। શુદ્રનો ધર્મ દ્વિજાતિઓની સેવા કરવાનો છે, તેમનો જીવન નિર્વાહ તેનો માલિક કરે છે। બ્રાહ્મણના જીવન નિર્વાહના સાધનો ચાર પ્રકારના છે, વાર્તા, શાલિન, યાયાવર અને શિલોચ્છન। વાર્તા કેતા યજ્ઞ અધ્યયન વગેરે કરાવીને ધન લેવું, શાલિન કેતા વણ માગીએ જે કંઈ પણ જે કંઈ મળી જાય તેનાથી નિર્વાહ કરવો, યાયાવર દરરોજ અનાજ વગેરે માગી લાવવું અને શિલોચ્છન કેતા ખેતીના મોલ પાકની કાપણી કરીને ખેડૂતના અનાજ ઘરે લઈ ગયા પછી ત્યાં ધરતી પર જે કણ પડેલા રહી જાય છે તેમને શીલ કહે છે અને બજારમાં પડેલા અનાજના દાણાઓને ઉંચ કહે છે। તે શીલ અને ઉંચને વીણી લાવીને પોતાનો નિર્વાહ કરવો એ શિલોચ્છન વૃત્તિ છે। આમાંની પહેલા કરતાં બીજી અને બીજીથી ત્રીજી એમ ઉત્તરોત્તર વૃત્તિ શ્રેષ્ઠ છે। નીચલી વર્ણના મનુષ્ય આપત્તિ સિવાય ઉત્તમ વર્ણની વૃત્તિઓનું અવલંબન કરવું નહીં। ક્ષત્રિય દાન લેવા સિવાયની બ્રાહ્મણની બાકીની પાંચ વૃત્તિઓનું અવલંબન કરી શકે છે। આપત્તિકાળમાં બધા જ બધી વૃત્તિઓ અપનાવી શકે છે, હૃત, અમૃત, મૃત, પ્રમૃત અને સત્યાનૃત, આમાંથી કોઈ પણ વૃત્તિનો આશ્રય લેવો, પરંતુ શ્વાન વૃત્તિનું અવલંબન કદી પણ કરવું નહીં। બજારમાં વેરાયેલું અન્ન ઉચ્ચ તથા ખેતરોમાં ખરેલું અન્ન શીલ વીણીને શિલોચ્છ વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ ઋત છે। વણ માગીએ જે મળી જાય તે અયાચિત શાલિન વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ અમૃત છે। નિત્ય માગીને લાવવું અર્થાત યાયાવર વૃત્તિથી જીવન ગુજારો કરવો એ મૃત છે। ખેતી વગેરે વાર્તા વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ પ્રમૃત છે। વાણિજ્ય વેપાર એ સત્યાનૃત છે અને નિમ્ન વર્ણની સેવા કરવી એ શ્વાન વૃત્તિ છે। બ્રાહ્મણે તથા ક્ષત્રિયે આ છેલ્લી નિંદ વૃત્તિનો આશ્રય ક્યારેય લેવો જોઈએ નહીં, કારણ કે બ્રાહ્મણ સર્વ વેદમય અને ક્ષત્રિય રાજા સર્વ દેવમય છે। સમ, દમ, તપ, શોચ, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ભગવત પરાયણતા અને સત્ય આ બ્રાહ્મણના લક્ષણો છે। યુદ્ધ માટે ઉત્સાહ, વીરતા, ધીરતા, તેજસ્વીતા, ત્યાગ, આત્મસંયમ, ક્ષમા, બ્રાહ્મણ ભક્તિ, અનુગ્રહ અને પ્રજાનું રક્ષણ આ ક્ષત્રિયના લક્ષણો છે। દેવ, ગુરુ અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ, અર્થ, ધર્મ, કામ એ ત્રણે પુરુષાર્થનું રક્ષણ, આસક્તિતા, ઉધમ અને નિત્ય વ્યવહાર નિપુણતા આ વૈશ્યના લક્ષણો છે। ઉચ્ચ વર્ણો પ્રત્યે વિનમ્રતા, પવિત્રતા, સ્વામીની નિષ્કપટ સેવા, વેદ મંત્રો વિનાનું યજન યજ્ઞ કરવો, અસ્થિ ચોરી ન કરવી, સત્ય તથા ગાયો બ્રાહ્મણનું રક્ષણ આ શુદ્રના લક્ષણો છે। પતિની સેવા કરવી, તેને અનુકૂળ રહેવું, તેના સંબંધીઓને પ્રસન્ન રાખવા અને હંમેશા પતિના વ્રત નિયમોને જાળવવા આ પતિને જ ઈશ્વર માનનારી પતિવ્રતા સ્ત્રીઓનો ધર્મ છે। સાધ્વી સ્ત્રીએ કચરો પૂંજો વાળવો, લીપવું તથા ચોક પૂરવું વગેરેથી ઘરને અને મનોહર વસ્ત્રો આભૂષણોથી પોતાના શરીરને શણગારેલા રાખવા જોઈએ તથા ઘર વખરીને સાફ સ્વચ્છ રાખવી જોઈએ. પોતાના પતિની નાની મોટી ઈચ્છાઓને સમય સંજોગ અનુસાર પૂરી કરવી જોઈએ. વિનય, ઇન્દ્રિય સંયમ, સત્ય અને પ્રિય વાણી વગેરેથી પતિની પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ. જે કંઈ મળે તેમાં જ સંતુષ્ટ રહેવું અને કોઈ પણ વસ્તુ માટે ન લલચાવું. તેણે બધા જ કાર્યોમાં ચતુર અને ધર્મજ્ઞ થવું જોઈએ. સત્ય અને પ્રિય બોલવું જોઈએ. પોતાના કર્તવ્યમાં સાવધાન રહેવું. પવિત્રતા અને પ્રેમથી પરિપૂર્ણ રહીને પતિ જો પતિત ન હોય તો તેનો સહવાસ કરવો. જે સ્ત્રી લક્ષ્મીજીની જેમ પતિપરાયણ રહીને પોતાના પતિને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સમજીને તેની સેવા કરે છે, તેનો પતિ વૈકુંઠ લોકમાં ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત કરે છે અને તે પોતે લક્ષ્મીજીની જેમ તેની સાથે આનંદનો અનુભવ કરે છે. હે યુધિષ્ઠિર, જેઓ ચોરી તથા અન્ય બીજા પાપ કર્મ કરતા નથી તે અંત્યંજ ચાંડાલ વગેરે નિમ્ન વર્ણની વર્ણશંકર જાતિઓની વૃત્તિઓ એ જ છે કે જે કુળ પરંપરાથી તેમને ત્યાં ચાલી આવેલી છે. વેદદર્શી ઋષિમુનિઓએ યુગે યુગે ઘણું કરીને મનુષ્યના સ્વભાવ અનુસાર ધર્મની વ્યવસ્થા કરેલી છે. તે જ ધર્મ તેમના માટે આ લોકમાં અને પરલોકમાં પણ કલ્યાણકારી છે. જે મનુષ્ય સ્વાભાવિક વૃત્તિનો આશ્રય લઈને પોતાના સ્વધર્મનું પાલન કરે છે તે ધીરે ધીરે તે સ્વાભાવિક કર્મો કરીને પણ ઉન્નત થઈ જાય છે અને અંતે ગુણાતીત થઈ જાય છે. હે મહારાજ, જેમ વારંવાર પાક લેવાથી ખેતર પોતે શક્તિહીન થઈ જાય છે અને તેમાં ધાન્યના અંકુર ફૂટવાનું બંધ થઈ જાય છે, ત્યાં સુધી કે તેમાં વાવેલું બીજ પણ નષ્ટ થઈ જાય છે, તેવી જ રીતે આ ચિત્ત કે જે વાસનાઓનો ભંડાર છે તે વિષયોના અતિ સેવનથી પોતે જ વિરક્ત થઈ જાય છે. જો કે સ્વલ્પ ભોગોથી એવું થતું નથી. જેમ કે એક એક ટીપું ઘી નાખવાથી આગ હોલવાતી નથી, પણ એક સામટું વધુ ઘી પડી જાય તો તે હોલવાઈ જાય છે. જે મનુષ્યના વર્ણને બતાવતું જે લક્ષણ કહેવામાં આવ્યું છે તે જો બીજા વર્ણવાળા મનુષ્યમાં જોવા મળે તો તેને પણ તે જ વર્ણનું સમજવું જોઈએ. સાતમા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો સદાચાર નિર્ણય નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.